શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ 27મો અધ્યાય. પુરંજનપુરી પર ચંડવેગની ચઢાઈ તથા કાળકન્યાનું ચરિત્ર. શ્રી નારદજી કહે છે, હે મહારાજ, આ પ્રમાણે તે સુંદરી અનેક નખરાથી પુરંજનને સંપૂર્ણપણે પોતાને વશ કરીને તેને આનંદિત કરતી રહીને વિહાર કરવા લાગી. તેણે સારી રીતે સ્નાન કરીને અનેક પ્રકારના માંગલિક શણગાર કર્યા તથા ભોજન વગેરેથી તૃપ્ત થઈને તે રાજા પાસે આવી. રાજાએ તે મનોહરમુખી રાજમહિષીનું આદર સહિત અભિનંદન કર્યું. પુરંજનીએ રાજાનું આલિંગન કર્યું અને રાજાએ તેને ગળે લગાવ્યું. પછી એકાંતમાં મનને અનુકૂળ રહસ્યની વાતો કરતો કરતો તે એવો મોહિત થઈ ગયો કે તેનું કામિનીમાં જ ચિત્ત રમમાણ રહેવાને કારણે તેને દિવસ રાત્રિના ભેદપૂર્વક નિરંતર વીતતા જતા કાળની દુસ્તર ગતિનો પણ કોઈ ખ્યાલ રહ્યો નહીં. મદથી છકેલો મનસ્વી પુરંજન પોતાની પ્રિયાની ભુજાઓ પર માથું મૂકીને મહામૂલ્ય સૈયા પર પડી રહેતો હતો. તેને તો તે રમણી જ જીવનનું પરમ ફળ જણાતી હતી. અજ્ઞાનથી આવૃત થઈ જવાને કારણે તેને આત્મા અથવા પરમાત્માનું કોઈ જ્ઞાન રહ્યું નહીં. હે રાજન, આ પ્રમાણે કામાતુર ચિત્તથી તેની સાથે વિહાર કરતા કરતા રાજા પુરંજનની યુવાની અડધી ક્ષણની જેમ વીતી ગઈ. હે પ્રજાપતિ, તે પુરંજનીથી રાજા પુરંજનને 1100 પુત્રો અને 110 પુત્રીઓ થઈ. તે બધી જ પુત્રીઓ માતા પિતાનો શ્વેષ વધારનારી અને સુશીલતા ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન હતી. તેઓ પુરંજની નામે વિખ્યાત થઈ એટલામાં જ તે સમ્રાટના લાંબા આયુષ્યનો અડધો ભાગ વીતી ગયો. પછી પાંચાલ રાજ પુરંજને પિતૃવંશની વૃદ્ધિ કરનારા પુત્રોના વધુઓ સાથે અને પુત્રીઓના તેમને યોગ્ય પતિઓ સાથે લગ્ન કરી દીધા. પુત્રોમાંના પ્રત્યેકને 100 પુત્ર થયા. તેમનાથી વૃદ્ધિ પામીને પુરંજનનો વંશ સમસ્ત પાંચાલ દેશમાં ફેલાઈ ગયો. એ પુત્ર પૌત્રો ઘર ધનભંડાર સેવકો મંત્રીઓ વગેરેમાં દૃઢ મમતા થઈ જવાથી તે આ વિષયોમાં જ બંધાઈ ગયો. પછી હે રાજન, તમારી જેમ તેણે પણ અનેક પ્રકારના ભોગોની કામનાથી યજ્ઞની દીક્ષા લઈને જાત જાતના પશુ હિંસામય ઘોર યજ્ઞોથી દેવતાઓ પિતૃઓ અને ભૂતપતિઓની આરાધના કરી, આ પ્રમાણે તે આત્માનું કલ્યાણ કરનારા કર્મો પ્રત્યે જીવનભર અસાવધ રહ્યો અને કુટુંબને પાળવા પોષવામાં વ્યસ્ત રહ્યો. અંતે વૃદ્ધાવસ્થાનો તે સમય આવી પહોંચ્યો કે જે સ્ત્રી લંપટ પુરુષોને ઘણો અપ્રિય હોય છે. હે રાજન, ચંડવેગ નામનો એક ગંધર્વ રાજ છે. તેને આધીન 360 મહાબળવાન ગંધર્વો રહે છે. તેમની સાથે મિથુન ભાવે રહેતી કૃષ્ણ અને શ્વેત વર્ણની એટલી જ ગંધર્વીઓ પણ છે. તેઓ વારાફરતી ચક્કર લગાવીને ભોગવિલાસની સામગ્રીઓથી ભરી ભાદરી નગરીને લૂંટતી રહે છે. ગંધર્વરાજ ચંડવેગના તે અનુચરોએ જ્યારે રાજા પુરંજનના નગરને લૂંટવાનું શરૂ કર્યું ત્યારે તેમને 5 ફણાવાળા સર્પ પ્રજાગરે અટકાવ્યા. પુરંજનપુરીની રખેવાળી કરનારો આ મહાબળવાન સાપ 100 વર્ષ સુધી એકલો જ તે 720 ગંધર્વીઓ સાથે યુદ્ધ કરતો રહ્યો. ઘણા બધા વીરો સાથે એકલો જ યુદ્ધ કરવાને કારણે પોતાના એકમાત્ર સંબંધી પ્રજાગરને નિર્બળ થયેલો જોઈને રાજા પુરંજનને પોતાના રાષ્ટ્ર અને નગરના રહેવાસી અન્ય બંધુજનો સમેત ભારે ચિંતા થઈ. તે આટલા દિવસો સુધી પાંચાલ દેશના તે નગરમાં પોતાના દૂતો વડે લવાયેલો કર લઈને વિષય ભોગોમાં મસ્ત રહ્યો હતો. સ્ત્રીને વશ રહેવાને કારણે અચૂક આવી પડનારા ભયનો તેને ખ્યાલ જ ન આવ્યો. હે બહિષ્મન, તે જ દિવસોમાં કાળની એક પુત્રી વરની શોધમાં ત્રણે લોકમાં ભટકતી રહી, તો પણ તેને કોઈ અપનાવી નહીં. તે કાળકન્યા વૃદ્ધાવસ્થા ઘણી ભાગ્યહીન હતી, તેથી લોકો તેને દુર્ભગા કહેતા હતા. એકવાર રાજર્ષિ પુરુએ પિતાને પોતાનું યૌવન આપવા માટે પોતાની મરજીથી જ તેનું વરણ કર્યું હતું. એનાથી પ્રસન્ન થઈને તેણે તેમને રાજ્ય પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. એક દિવસ હું બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર આવ્યો તો તે ફરતી ફરતી મને જ મળી ગઈ. ત્યારે તેણે મને નૈષ્ટિક બ્રહ્મચારી જાણવા છતાં પણ પોતે કામાતુર હોવાને કારણે વરવાની ઈચ્છા કરી. મેં તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો નહીં, તેથી તેણે અત્યંત ક્રુદ્ધ થઈને મને એવો દુસ્સહ શ્રાપ આપ્યો કે તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો નથી, તેથી તમે એક સ્થળે વધુ સમય સુધી રહી શકશો નહીં. ત્યારે મારા તરફથી નિરાશ થઈને તે કન્યાને મારી સંમતિથી યવનરાજ ભયની પાસે જઈને તેનું પતિ તરીકે વરણ કર્યું અને કહ્યું, વીરવર, તમે યવનોમાં શ્રેષ્ઠ છો, હું તમને પ્રેમ કરું છું અને પતિ બનાવવા ઈચ્છું છું. તમારા પ્રત્યે કરાયેલો જીવનો સંકલ્પ ક્યારેય અસફળ થતો નથી. જે મનુષ્ય સંસાર અને શાસ્ત્રની દ્રષ્ટિએ આપવા યોગ્ય વસ્તુનું દાન કરતો નથી અને જે શાસ્ત્ર દ્રષ્ટિએ અધિકારી હોવા છતાં પણ આવું દાન લેતો નથી, તે બંને જણ દુરાગ્રહી અને મૂઢ છે. તેથી શોચનીય છે. હે ભદ્ર, આ સમયે હું તમારી સેવામાં ઉપસ્થિત થઈ છું. તમે મારો સ્વીકાર કરીને મને અનુગ્રહિત કરો. મનુષ્યનો સૌથી મોટો ધર્મ દીનજનો પર દયા કરવી એ જ છે. કાળકન્યાની વાત સાંભળીને યવનરાજે વિધાતાનું એક ગુપ્ત કાર્ય કરવાની ઈચ્છાથી હસતા હસતા તેને કહ્યું, મેં યોગ દ્રષ્ટિથી જોઈને તારા માટે એક પતિ નક્કી કર્યો છે. તું બધાનો અનિષ્ટ કરનારી છે, તેથી કોઈને પણ ગમતી નથી અને તેથી જ લોકો તારો સ્વીકાર કરતા નથી. તેથી આ કર્મજનિત સંસારને તું અલક્ષિત થઈને પરાણે ભોગવ. તું મારી સેના લઈને જા, તેની મદદથી તું સમસ્ત પ્રજાનો નાશ કરવામાં સમર્થ થઈશ. કોઈ પણ તારો પ્રતિકાર કરી શકશે નહીં. આ પ્રજ્વાર નામનો મારો ભાઈ છે અને તું મારી બહેન બની જા. તમારા બંનેની સાથે હું અપ્રગટ ગતિથી ભયંકર સેના લઈને સમસ્ત લોકોમાં વિચરણ કરીશ. ચોથા સ્કંદ અંતર્ગત પુરંજન ઉપાખ્યાનમાંનો 27મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જય.